આપણા સૌના હૈયાને સાથે લઈ આપણને પૂજન કરાવશે, ઠાકોરજીનું પૂજન કરાવશે, પોતે શ્રીનું પૂજન કરાવશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો હરે કૃષ્ણ મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહા નંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતે સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, કથાના યજમાન શ્રી અને સર્વે વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગઈકાલની કથામાં જે ઉપાસનાની વાત આવી બધાને યાદ જ હશે. એક નારાયણ છે એ ઉપાસના કરવા યોગ્ય છે. ઘણા ભગવાનના ભગત પૂછતા હતા કે સ્વામી અમે કન્ફ્યુઝ થઈ ગયા, અમે કે આપણે તો મહારાજની ઉપાસના કરવાની છે ને તમે નારાયણની ઉપાસના કરવાનું કહ્યું. નારાયણની ઉપાસના અને મહારાજની ઉપાસના, એમાં ગઈકાલે જે ઉપાસનાના ભાગને આપણે સમજ્યા એ એક ભાગ છે. હજી તો ઉપાસના પ્રકરણ ચાલે છે. કે જે સર્વ અવતારના અવતારી છે, જેમાંથી સર્વે અવતારો સંભવે છે, એ ભગવાન નારાયણ સમયે સમયે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. સમજવાનું એટલું છે કે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એ ભગવાન અવતાર જે છે એમના પણ અંતર્યામી એવા અવતારી એમની સાથે લિંક કરવાની, એટલો ઉપાસનાનો એક ભાગ ગઈકાલે આપણે સમજ્યા. અને એ પણ દ્રષ્ટાંત દ્વારા વાસુદેવ મહાત્મ્યની અંદર સમજાયું કે બરાબર નથી, હજી થોડુંક એવું લાગે છે કે ભગવાન નારાયણ જ્યારે બદ્રિકાશ્રમને વિશે પૂજા કરતા હતા, નરનારાયણ ભગવાનની અવતાર છે, નારદજી એમનું જ અનન્ય ભાવે પૂજન કરતા હતા, અને એ નારદજી જ્યારે નારાયણ ભગવાનની પાસે ગયા ત્યારે નારાયણ ભગવાને રહસ્ય કહ્યું કે મારા અંતર્યામી પણ પુરુષોત્તમ નારાયણ છે જે અક્ષરધામમાં બિરાજે છે. એમનું દર્શન કરવા માટે નારદજી શ્વેતદ્વીપમાં ગયા અને શ્વેતદ્વીપમાંથી અક્ષરધામને પામ્યા. એટલે એ નરનારાયણ ભગવાન જે અવતાર સ્વરૂપ છે એ પણ પોતાના અંતર્યામી એવા અવતારી સ્વરૂપ એમની સાથે કનેક્શન કરે છે, અને કનેક્શન કરવાની જે પદ્ધતિ છે એ આમાંથી આપણને શીખવા મળે છે. એ સંદર્ભની અંદર ગઈકાલે જેટલી પણ વાત કરી હતી બધી જ એ સંદર્ભમાં વાત હતી. મહારાજ પણ અહીંયા પધાર્યા તો મહારાજનું કનેક્શન પણ કરવું, અને મહારાજે એ કરીને પણ બતાવ્યું છે વચનામૃત અંત્ય પ્રકરણનું 38મું. મહારાજને જે અક્ષરધામ એમની સાથે મુક્તો અને મુક્તોની સાથે પુરુષોત્તમ નારાયણ એ એક જ પેરેગ્રાફની અંદર પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે, અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે, ને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે, ને તે અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. આટલે સુધી તો વર્ણન આવી ગયામાં, બધા મુક્તોએ સેવા કરી છે, ચંદન અર્ચન આ બધું, અને દિવ્ય મુક્તોએ એમની સેવા કરી. હવે એમનાથી આગળ, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન કયા અક્ષરધામમાં જે બિરાજે છે, જેમનું વર્ણન અહીંયા વાસુદેવ મહાત્મ્યમાં કર્યું છે, એ જ અહીંયા મહારાજ કરે છે. એ પુરુષોત્તમ ભગવાન, એવા સર્વોપરી પુરુષોત્તમ ભગવાન, તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રકટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. એ જે પુરુષોત્તમ ભગવાન અક્ષરધામને વિશે બિરાજે છે, આવી સેવાઓને મુક્તોને આનંદ ઉપજાવે છે, એમને ગ્રહણ કરે છે, એ પુરુષોત્તમ ભગવાન અતિશય દયાએ કરીને આ પૃથ્વીને વિશે મનુષ્યનો અવતાર ધારણ કરીને પધારે છે, ને એ તમારા નયન ગોચર વર્તે છે. એટલે બસ તમારી આંખે જે દેખાય છે એ જ સ્વરૂપ છે, ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે, અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં, ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે. અહીંયા જો બહુ સરસ શબ્દ વાપર્યો, એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન પ્રગટ જે આપણી નજર સામે બિરાજે છે, એ ઓલા તો છે જ, એમાંથી તો બધું સંભવે છે, એટલે એ તો સર્વોપરી છે જ, પણ અત્યારે જે સામે છે એ પણ સર્વોપરી છે. ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. ઉપાસનાના ભાગમાં એ આ એ એટલી સ્પષ્ટતા ગઈકાલની કથામાંથી કરવાની. ક્લિયર? ઓકે, હવે એનાથી નેક્સ્ટ સ્ટેપ. જેટલા પણ અવતાર છે બધા જ અવતાર એ જે પુરુષોત્તમ નારાયણ છે એ ધારણ કરે છે એવું મહારાજે પણ કહ્યું, અને વાસુદેવ મહાત્મ્યની અંદર પણ ભગવાન આગળ કહેવાના છે. તો એ જે નારાયણ ભગવાન છે એ અને જે અવતાર ધારણ થયા એમાં કંઈ ભેદ ખરો? તો એમના માટે આપણે સૌભરી ઋષિનું દ્રષ્ટાંત લઈ અને સમજ્યા હતા કે ભેદ ખરો. કેટલો ભેદ? તો કે એ જે નારાયણ તત્વ છે એ આ તમામ અવતારોને પોતાને વિશે વિલીન કરી શકે, પણ આ તમામ અવતારો છે એ નારાયણ ભગવાનને વિલીન કરી શકે નહીં. એ મહારાજે પણ વચનામૃતમાં બીજા વચનામૃતમાં કહ્યું કે જ્યારે ભગવાન અક્ષરધામમાંથી અવતાર ધારણ કરે ત્યારે અક્ષરધામમાં ન હોય એમ નહીં, એ તો ત્યાં હોય જ, પણ બીજે રૂપે અહીંયા પ્રગટ થાય, દેખાય. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જરૂર પડે ત્યાં અનંત કોટી રૂપે થઈ અને ભગવાન છે એ દેખાય અને થાય. તો ભગવાનના ભક્ત એમ કહેશે કે આ તો બધું એક સરખું થઈ ગયું, ઇક્વલ ક્વોલિટીમાં બધું આવી ગયું. આચાર્યએ એવું કહ્યું છે અને વેદવ્યાસ ભગવાને પણ એવું કહ્યું છે કે જે નારાયણ તત્વ છે એ તત્વ જ્યારે અવતાર ધારણ કરે છે, જાગતા રહેજો, એ નારાયણ તત્વ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે સંપૂર્ણ શક્તિએ યુક્ત અવતાર ધારણ થાય છે. એમ છતાંય, આ લોયાના 18મા વચનામૃત પ્રમાણે, એમ છતાંય જે તે અવતાર ધારણ કર્યો છે ત્યાં જેવો કાર્યનો પ્રસંગ એ પ્રમાણે જ એમની શક્તિ વપરાય છે. એટલે કાર્યના ભેદે કરી અને અવતારોમાં ભેદ થાય છે. એટલે મહારાજે એક વચનામૃતમાં એવું કહ્યું કે વ્યાસજીના જેટલા પણ કરેલા ગ્રંથ છે એમને પૂર્વા પર વિચારીને જોયું ત્યારે અમને એવું જણાયું કે સર્વે અવતાર એક સરખા નથી. અને રામાનુજાચાર્યે અવતારોમાં બે ભેદ કર્યા, એક મુખ્ય અવતાર અને બીજા ગૌણ અવતાર. બીજા આચાર્યોએ એવી રીતે એમને નામ આપ્યા. તો જેટલા મુખ્ય અવતાર છે એ અને જેટલા ગૌણ અવતાર છે એ ભેદ કેવી રીતે પડ્યો? તો કે કાર્યની રીતે ભેદ પડ્યો. શક્તિ છે પણ વપરાણી નહીં, એટલે કાર્ય એટલું બધું થયું નહીં. કાર્ય શું? તો એ વ્યાસ ભગવાને કહ્યું, કલ્યાણ એકતાનત્વમ. જીવાત્માનું કલ્યાણ કરવું, જેટલા જાજા જીવાત્માનું કલ્યાણ કરે એટલો અવતાર મોટો. હલો, જેટલા જાજા જીવાત્માનું કલ્યાણ કરે એટલો અવતાર મોટો. એટલે જીવાત્માનું કલ્યાણ કરવું એ ભગવાનનું મુખ્ય લક્ષણ. બીજું લક્ષણ કહ્યું, હેય પ્રત્યનિકત્વમ. એ પણ વ્યાસ ભગવાને જ કહ્યું છે કે જેમના હૃદયને વિશે, જેમના જીવાત્માને વિશે એમનો પ્રવેશ થાય તો એમના જીવમાંથી અજ્ઞાનરૂપી જે કારણ શરીર છે, માયા છે, એમનો તત્કાળ નાશ કરે. આવું સામર્થ્ય જે વધારેમાં વધારે વાપરે તો એ મોટા. આ બીજું લક્ષણ. આ બે વાનું જે કરી શકે એમના આધારે આખા આખા ભેદ પડ્યા. એટલે અમુક મુખ્ય અવતાર થયા ને અમુક ગૌણ અવતાર થયા. કોણ મુખ્ય કોણ ગૌણ એ બધા એ શાસ્ત્રોમાં લખ્યા છે, ત્યાંથી જાણી લેવા. અત્યારે આપણે એમની ચર્ચા નહીં કરીએ. પણ ગૌણ અને મુખ્ય આવી રીતે બે ભાગ થયા. હવે જે અવતારી નારાયણ છે એ જ્યારે આવ્યા અવતાર લઈને આવ્યા, એમાં જીવાત્માઓનું કલ્યાણ કર્યા. અને એ જીવાત્માઓએ જો એ ભગવાનને નારાયણની સાથે લિંક ન કર્યા તો શું થાય? તો એમના માટે પણ ભગવાને વ્યવસ્થા કરી કે નારાયણની સાથે લિંક ન કરે અને જે તે અવતારને એમનામાં જ ભગવાન ભજે તો એમનું કલ્યાણ થાય, મુક્તિ થાય, પણ એમના એમના ધામને વિશે જાય, એમના એમના ધામને વિશે જાય. એટલે પછી ધામોના સર્જન થયા. અને જે નારાયણની સાથે લિંક કરે તો એમને એ સ્વરૂપ દ્વારા અક્ષરધામને વિશે પ્રાપ્તિ થાય. હજી એક ત્રીજી વાત, તો જે એમને લિંક નથી કરી એમનું શું થાય? ફોર એક્ઝામ્પલ કે અહીંયા નારદજી છે અને નારદજી નારાયણ ભગવાનની ઉપાસના કરે છે, બદ્રિકાશ્રમમાં જે નારાયણ ઋષિ છે એમની ઉપાસના કરે છે. આ તો નારાયણ ઋષિએ નારાયણ ભગવાને રહસ્યની વાત કરીને લિંક કરાવી દીધી એટલે નારાયણ નારદજીને લિંક થઈ ગઈ. જો લિંક ન કરાવી હોત ને ન થઈ હોત તો શું થાય? તો નારદજી છે, ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં એવું કહ્યું છે કે અક્ષરને વિશે અતિશય ઉપાસના હોય અને પુરુષોત્તમ નારાયણને વિશે એટલું બધું હેત ન હોય તો એ આત્મા અહીંયાથી મુક્તિને પ્રાપ્ત કરી અક્ષરને વિશે લીન થઈ જાય, પણ એમને પુરુષોત્તમનું સુખ ન આવે, અક્ષરનું સુખ આવે એમ. એવી આગળની પણ બધી વાત છે. એમ જ્યારે પણ સૃષ્ટિની પ્રલય અવસ્થા થાય ત્યારે નારદજી છે એ નારાયણ ભગવાનને વિશે વિલીન થઈ જાય, બદ્રિકાશ્રમ છે પૃથ્વીને વિશે હોવાથી એમનો પણ નાશ થશે, અને નરનારાયણ ભગવાન છે એ ભગવાનની નિર્ગુણ મૂર્તિ હોવાથી એ ભગવાનને વિશે વિલીન થશે. એટલે નારદજી નારાયણ ઋષિમાં, નારાયણ ઋષિ છે એ સર્વોપરી જે નારાયણ અક્ષરધામને વિશે વર્તે છે એમને વિશે. ક્લિયર? આવું કંઈક થવું જોઈએ, કારણ કે આ બધો પૂર્વાપરનો વિચાર કરીએ છીએ એટલે આવી કંઈક ભગવાને સિસ્ટમ ગોઠવી હશે, નહીતર આવી રહસ્યની વાત નારાયણ ભગવાન છે નારદજીને કરે નહીં. જો માત્ર લિંક ન કરવાની જરૂર હોય અને ડાયરેક્ટ થઈ જતું હોય તો નારાયણ ભગવાન છે આ રહસ્યની વાત જે નારદજીને કરી છે એ ન કરે. એટલા માટે અલ્ટિમેટ તત્વ કયું છે એ તત્વની સાથે લિંક થાય અને એમની ઉપાસના થાય ત્યારે ઉપાસના પૂર્ણ થઈ એમ જાણવી. હવે ઘણી વખત એવું થાય કે અલ્ટિમેટ તત્વ છે એ આવ્યું હોય. હવે વ્યાદવ્યાસ ભગવાને બીજા છ પ્રકાર પડ્યા કે ભગવાનના જે અવતાર થાય છે એ અવતારની અંદર છ પ્રકારના અવતાર થાય છે, એક નહીં કેટલા. આચાર્યએ ખાલી બે જ ભેદ પાડ્યા, મુખ્ય અવતાર અને ગૌણ અવતાર. વેદવ્યાસ ભગવાને છ પ્રકારના અવતારો આમાં નથી કહ્યા પણ અન્ય જગ્યાએ કહ્યા છે. એક અંશ અવતાર, એટલે કે ભગવાન જે નારાયણ છે એના અંશ રૂપે જે અવતારો થયા છે એ અંશ અવતાર. બીજા અંશાંશ અવતાર, એટલે ભગવાન નારાયણના અંશમાંથી જે અવતાર થયા એના અંશમાંથી જે અવતાર થયા એને અંશાંશ, અંશના પણ અંશ, એને અંશાંશ અવતાર કહેવાય. કોણ એ બધાય? તો કે આ બ્રહ્માંડની જ્યારે રચના કરવાની હતી એ પણ આમાં કહેવાશે. ત્યારે વૈરાટ પુરુષ, વૈરાટ નારાયણ, વૈરાજ બ્રહ્મા એ બધાય જે છે એ અંશ અવતાર કહેવાય. એમના થકી જે ઇન્દ્રાદિક દેવતાઓ છે એ પ્રગટ થયા, અને ઇન્દ્રાદિક દેવતાઓ વગેરે પણ આ બ્રહ્માંડનું સંચાલન, ત્રિલોકીનું સંચાલન કરે છે, અને એ પણ ભગવાનની ઈચ્છાથી કરે છે, ભગવાનની આજ્ઞાથી કરે છે, એટલે એ બધા અંશાંશ અવતાર થયા. એ વિરાટ બ્રહ્મામાંથી ઉત્પન્ન થયા ઇન્દ્રાદિક દેવતાઓ બધા, અને વિરાટ બ્રહ્મા છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણમાંથી પ્રગટ થયા એટલે એ અંશ અવતાર. વિરાટ નારાયણ અંશ અવતાર થયા અને બ્રહ્માદિક એમના પછીના જેટલા પણ દેવતાઓ છે બધા અંશાંશ અવતાર થયા. આ ભગવાનના જ અવતાર છે, પુરુષોત્તમ નારાયણના જ અવતાર છે. આ બે પ્રકાર. હવે ત્રીજો પ્રકાર, આવેશ અવતાર. આવેશ અવતાર એટલે કે ભગવાન નારાયણ છે એમનો આવેશ કોઈની અંદર આવે. જેમ કે પરશુરામ હતા એ ઋષિ હતા, એ ઋષિ સ્વરૂપે ઋષિકુળની અંદર પ્રગટ થયા અને ભગવાનને એમના થકી કાર્ય કરવાની ઈચ્છા થઈ એટલે ભગવાને એમની અંદર અનુપ્રવેશ કર્યો. ભગવાન નારાયણે એમની અંદર અનુપ્રવેશ કર્યો. એટલે કેવું થયું કે ભગવાનનો અનુપ્રવેશ છે એટલે પરશુરામજીને વિશે તો અનુપ્રવેશ હોય જ, કારણ કે સર્વને વિશે ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે એટલે એમને વિશે ન હોય એવું નથી. પણ આ કાર્ય કરવા માટે મારે જે શક્તિની જરૂર છે એ શક્તિ હું એમને આપું અને એ દ્વારા મારું કામ થાય, અવતાર મારો જ ગણાય. આવો ભગવાને સંકલ્પ કર્યો કે ક્ષત્રિયો છે એ બધા અભિમાની થઈ ગયા છે અને એમનો નાશ કરવો, એમને બધાને શાન ઠેકાણે લાવવી, એમના માટે પરશુરામ ભગવાનને વિશે નારાયણ ભગવાને પોતાનો આવેશ જણાવ્યો. જેવી રીતે આપણા શરીરની અંદર કોઈનો આવેશ હોય ત્યારે નથી આપણે ક્યારેક ધુતકારી મારતા હોતા, એવી રીતે પરશુરામ ભગવાનને વિશે નારાયણ ભગવાનનો આવેશ થયો, પરશુરામ ઋષિને વિશે નારાયણ ભગવાનનો આવેશ થયો અને એ બળથી, એ સામર્થ્યથી, એ સંકલ્પથી એમણે 21 વખત આખે આખી પૃથ્વીને નક્ષત્રિણી કરી નાખી. એ સામર્થ્ય કોનું? પુરુષોત્તમ નારાયણનું. અને જ્યારે રામચંદ્રજી ભગવાન પ્રગટ થયા અને ભગવાને સીતા સ્વયંવર વખતે શિવધનુષ એમનો ભંગ કર્યો, એ શિવધનુષ પરશુરામ ભગવાને જનક મહારાજાને આપેલું અને એ વખતે પરશુરામ ભગવાન છે એમને ખબર પડી કે કોણ એવો ક્ષત્રિયનો બચ્ચો છે કે જેણે મારું આપેલું શિવધનુષ ભાંગ્યું એમ, અને પરશુરામ ભગવાન ત્યાં આવ્યા. બંને રાજકુમાર રામ અને લક્ષ્મણ બંને ઊભા છે. થોડી વાર ગરમાગરમ ચર્ચાઓ થઈ, લક્ષ્મણજી જવાબ આપે છે, પરશુરામ ભગવાન સામે છે, હવે ભગવાન ભગવાન ટકરાવવાના છે જોજો તમે. થોડી વાર આ બધી ચર્ચાઓ થઈ એટલે રામચંદ્રજી ભગવાનને ઈશારો કર્યો કે ભાઈ લક્ષ્મણ થોડી વાર તું પાછું એ, હવે મારે આવવું જોઈએ. અને રામચંદ્રજી ભગવાન એમણે પરશુરામજીને કહ્યું કે હું કોણ છું એ તમારે જાણવું હોય તો થોડી વાર આંખો બંધ કરો અને અંતરદ્રષ્ટિ કરો એટલે જણાઈ જશે. પરશુરામ ભગવાને અંતરદ્રષ્ટિ કરી અને બધું જણાયું. એમને ખબર પડી આ તો પુરુષોત્તમ નારાયણ એ જ અવતાર રૂપે, રામચંદ્રજી રૂપે પધાર્યા છે. અત્યારે એમને એક કાર્ય કરવું છે. હવે મારે અહીંયા એમને ઇન્ટરફિયર ન કરવા જોઈએ. કોઈ ક્ષત્રિય નથી, એ કોઈ દશરથ નંદન માત્ર રામ, યુવરાજ રામ એ નથી, એ તો પુરુષોત્તમ નારાયણ પોતે અવતાર લઈને પધાર્યા છે. એટલે તરત આંખો ખોલી અને પરશુરામજીએ નમસ્કાર કર્યા અને પછી શાંત થઈને જતા રહ્યા, નહીંતર પરશુરામજી શ્રાપ આપવાના હતા, નણી નાખવાના હતા. અને એ વખતે પુરુષોત્તમ નારાયણને એવું થયું કે હવે પરશુરામજી દ્વારા મારે જેટલું પણ કાર્ય કરવાનું હતું એ કાર્ય મારું પૂર્ણ થયું, હવે એમને વિશે જે મેં શક્તિ મૂકેલી છે એ શક્તિને મારે હવે ખેંચી લેવી જોઈએ. અને સંકલ્પ દ્વારા જે શક્તિ ખેંચાઈ ગઈ, શરીર એનું એ જ, આત્મા એનો એ જ, બધું જ એ, હવે એ ભગવાન માટે અને વળી પાછા જેવા પૂર્વે ઋષિ હતા એવા ઋષિ થયા. સંકલ્પે કરીને અનુપ્રવેશ, એનું નામ આવેશ અવતાર. આ મીમાંસા વેદવ્યાસ ભગવાને કરી. આ ત્રીજા પ્રકારના અવતાર. ચોથા પ્રકારના અવતાર કલા અવતાર. કલા એટલે સ્કિલ. જેટલી પણ આ બ્રહ્માંડને વિશે સ્કિલ છે કૌશલ્ય છે, કળાઓ છે, એ કળાના પોષણને માટે, એ કળાના આમ કહેવાય કે વિસ્તાર માટે ભગવાન નારાયણ જ્યારે અવતાર ધરે ત્યારે એ અવતારને કલા અવતાર કહેવાય. જેમ કે વેદવ્યાસ ભગવાન છે એ જ્ઞાના અવતાર છે, ભગવાનની એક કળા જ્ઞાન એમનું પોષણ કર્યું. વેદના ચાર વિભાગ કર્યા, આટલા પુરાણોની રચના કરી, જીવાત્માને મોક્ષનો માર્ગ સુલભ રીતે સમજાય એવા વિભાગ કર્યા. ધન્વંતરી ભગવાન છે એ પધાર્યા અને માણસ કેવી રીતે જીવી શકે, રહી શકે એ કળા છે. તો જેટલા પણ આવા અવતારો થયા એ બધા કલા અવતાર કહેવાય. એમનું કામ કલાનું પોષણ કરવાનું છે. એના કરતાં આગળનો અવતાર એટલે કે આ ચાર ને પાંચમો પ્રકાર પૂર્ણ અવતાર. પૂર્ણ અવતાર એટલે કે જે ભગવાન મિશન લઈને આવ્યા ત્યાં છે એ જ વળી પાછા અહીંયા પધારે. કારણ કે ભગવાનને પણ ક્યારેક ક્યારેક આવવું પડે, ક્યારેક બીજા દ્વારા કામ પતી જાય ને ક્યારેક આવવું પડે. તો એ જ્યારે અહીંયા પધાર્યા એ પૂર્ણ અવતાર. સોળ કળા સંપૂર્ણ, બધી જ કળા હોય એમને વિશે હોય, કોઈ એક કળા નહીં. અને એ જીવાત્માનું કલ્યાણ પણ કરે ને હણનાર અને હણી પણ નાખે. વેદવ્યાસ ભગવાન કોઈને હણે નહીં, એનું કામ જ્ઞાનનું પ્રવર્તન કરવાનું. એટલે પૂર્ણ અવતાર છે એ આપણે રામચંદ્રજી ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન છે વગેરે બધા પૂર્ણ અવતાર કહેવાય. પરિપૂર્ણ અવતાર છે કે સ્વયં નારાયણ પોતે પૂર્ણ કરતા પરિપૂર્ણ, એમ જેવા અક્ષરધામમાં બિરાજે છે એવા ને એવા જ, રોમ માત્રનો ફરક નહીં. હવે સમજવા જેવું છે. પરિપૂર્ણ, પરિતઃ સંપૂર્ણપણે પૂર્ણ, એમ પૂર્ણ એટલે તો પૂર્ણ જ, પણ પૂર્ણમાં પૂર્ણ જેવા અક્ષરધામમાં બિરાજે છે એવા ને એવા જ નયન ગોચર વર્તે છે. દેટ ઇઝ કોલ પરિપૂર્ણ. જે ઉપરી તત્વ, સર્વોપરી તત્વ, એ જ જ્યારે અહીંયા આવે છે. કારણ કે સહેજે માણસની બુદ્ધિ છે એ માયાથી આવરિત છે, અને એ બુદ્ધિ જ્યારે માયાથી આવરિત હોય ત્યારે એમને ભગવાન જે પણ અવતાર લઈને અહીંયા પધારે તો એ અવતારને જાણી ન શકે, સમજી ન શકે. જે વેદવ્યાસ ભગવાન સમજી શકે, આપણી બુદ્ધિ કેવી રીતે સમજી શકે? એટલે આપણને ભ્રમ થાય એ બહુ સહજ છે. અરે એટલે સુધી નહીં, વિરાટ નારાયણ આદિ જે ઈશ્વરો છે એમને પણ અક્ષરધામને વિશે આ તેજના દર્શન થયા ને બધા સંભ્રમયન, બધા ભ્રમને પામી ગયા. તો એમને જો ભ્રમ થઈ જતો હોય તો આપણે બધા કઈ વિસાતમાં. એટલે એ પરિપૂર્ણ જે સ્વરૂપ છે, એ પરિપૂર્ણ સ્વરૂપ એમની ઓળખાણ કરાવવાને માટે એ આ પૃથ્વી ઉપર જ્યારે પધારે ત્યારે એ પરિપૂર્ણ અવતાર અને અવતારી કહેવાય. એમને અવતાર કહેવા એ માત્ર એમનું જે સ્થૂળ શરીર છે એમના પૂરતા અવતાર કહી શકાય, પણ એમની અંદર જે શક્તિ બિરાજે છે, એમની અંદર જે તત્વ બિરાજે છે, એ તત્વ તો અવતારી તત્વ છે. એટલે એમને અવતાર કહેવા એ પણ માત્ર ફિઝિકલી અવતાર કહી શકાય, પણ સૂક્ષ્મ રીતે જોવા જઈએ, તાત્વિક રીતે જોવા જઈએ તો એ, અને એ મહારાજે આ અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું કે જે અક્ષરધામને વિશે સ્વરૂપ બિરાજે છે એ જ સ્વરૂપ એટલી જ શક્તિ સાથે, એટલા જ સામર્થ્ય સાથે અહીંયા પધાર્યા છે અને એ તમારે સર્વેને નયન ગોચર વર્તે છે. પરિપૂર્ણ અવતાર, પાછો કહ્યો અવતાર જ, પરિપૂર્ણ અવતાર. આ છ પ્રકાર છે અવતારના, એમાં પરિપૂર્ણ અવતાર છે, તાત્વિક રીતે અવતારી છે, સ્થૂળ રીતે અવતાર છે. એટલે ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા એમાં એ જે પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણે જેટલા અવતાર ધારણ કર્યા એમાં સ્વામિનારાયણ એક અવતાર ધારણ કર્યો એ સ્થૂળ રીતે, અને બાકી મહારાજે એમ કહ્યું એ પ્રમાણે એમની સંપૂર્ણ શક્તિ જેવા છે એવાને એવા જ દર્શાવ્યા, એવાને એવા જ ચરિત્ર કર્યા, એવા જ કાર્યો કર્યા, જે વેદવ્યાસ ભગવાને જેટલા પણ પરિપૂર્ણ અવતારના લક્ષણો કહ્યા એ તમામ લક્ષણો એમને વિશે સંભવે છે ને એમને વિશે જોવા મળે છે. એટલે એ અવતારી છે. આટલું ક્લિયર? હવે કોઈ કન્ફ્યુઝન? હલો, કઈ બોલતા નથી કોઈ? હા, રાઈટ. પરિપૂર્ણ અવતાર જે છે એ જ્યારે એમણે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે ત્યારે જ આવે છે. એ દરેક વખતે બહુ સહજ રીતે નથી આવતા, એ પણ આમાં આગળ આવશે કે જ્યારે જ્યારે ભગવાન આ જે પુરુષોત્તમ નારાયણ છે એમણે જ બ્રહ્માને વરદાન આપ્યા છે કે આવું ભવિષ્યની અંદર થશે ત્યારે હું આ અવતાર લઈશ, આવું ભવિષ્યની અંદર થશે ત્યારે આ અવતાર લઈશ, આવું થશે ત્યારે આ અવતાર લઈશ. પણ જ્યારે સ્વરૂપની ઓળખાણ કરાવવાની હોય ત્યારે તેણે પોતે જ આવવું પડે. ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તોધામમાં બેઠા હોય, મહારાજ એવું પૂછે કે બધા બ્રહ્માંડમાંથી જીવાત્માઓ મુક્ત થઈને અહીંયા આવે છે, આ બ્રહ્માંડમાંથી કેમ નથી આવતા? આવે છે તે વાયા વાયા આવે છે, કારણ કે વાયા વાયા અવતાર થયા, એમને લિંક કરીને લિંક કર્યા હોય તો એ આવ્યા હોય એમ. તો આ બ્રહ્માંડમાંથી કેમ કોઈ નથી આવતું એમ? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ તમે ત્યાં ગયા જ નથી તો તમારી ઓળખાણ ક્યાંથી થશે? જે થઈ છે એ તમારા અવતારોની ઓળખાણ થઈ છે. એટલે એમને ભજે છે ને એમની મતિ તો એટલે સુધીની જ રહેવાની. ઘણી વખત લિંક કરી શકશે ને ઘણી વખત લિંક નહીં કરી શકે, ને લિંક કરશે તોય તે અહીંયા આવ્યા પછી એ જ સ્વરૂપને જોવાને ઈચ્છશે, કારણ કે વાયા થઈને આવ્યા. જેવી રીતે નારદજીને ભગવાને જ્યારે વાંસળી હાથમાં લીધીને સુખ થયું કારણ કે વાયા, એવી જ રીતે દરેક જીવાત્માઓ જ્યારે ત્યાંથી અહીંયા આવશે ત્યારે એમને એ જ રીતે તમે દર્શન આપશો તો જ એમને મજા આવશે ને તો જ એમનું કૃતકૃત્યપણું એમને હૃદયમાં થશે. એટલે તમારે જેવા ફોર્મમાં છો ને જેવા સ્વરૂપમાં છો એવું જ થવું હોય તો એવા સ્વરૂપમાં તમારે ત્યાં આવવું પડે, ને એ વખતે ભગવાન નારાયણે એમને આ પરિપૂર્ણ અવતાર ધારણ કર્યો. એટલે હવે પ્રશ્ન એટલો જ રહ્યો કે એ જે અવતારી નારાયણ તત્વ છે એ તત્વ, એમાંથી બધા અવતારો સંભવે છે, એ અવતારી તત્વ ઈ કોણ જેને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ? એટલે સર્વોપરી, એટલે સર્વ અવતારના અવતારી. અને આપણે કહીએ છીએ એટલે સર્વોપરી એમ નહીં, પણ વેદવ્યાસ ભગવાનની જેટલી પણ ફોર્મ્યુલા છે એ તમામ ફોર્મ્યુલાઓ એમાં કામ કરે છે. એટલા માટે કલ્યાણ એકતાનત્વમ હેય પ્રત્યનિકત્વમ, જેટલા જીવાત્માઓના કલ્યાણ થયા એ અનંત કોટી જીવાત્માઓના કલ્યાણ, અને ભગવાનના સ્વરૂપનો જેને વિશે વાસ થયો તત્કાળ માયા નાશ, અને તત્કાળ એમને સમાધિ થાય, અને તત્કાળ એ અક્ષરધામને વિશે ભગવાનના દર્શન કરે. ને આવા સામાન્ય જીવ હોય, કંઈ એટલે કંઈ એમણે સાધના ન કરી હોય, અરે એટલું નહીં, એમના સંપર્કમાં ન આવ્યા હોય પણ એમના ભગવાનના સંતો કે ભગવાનના ભક્તોના સંપર્કમાં આવ્યા હોય અને એમાંય તે અજાણમાં આવી ગયા હોય તો એમને પણ એ જ પ્રાપ્તિ થાય, તો આ કેટલી મોટી માયાની નિવૃત્તિ થઈ ગઈ. આ જે સ્વરૂપથી શક્ય બન્યું એ અવતારી સ્વરૂપ, અને એ લક્ષણો અહીંયા એમના દેખાણા એટલા માટે એ શક્ય બન્યું. એટલે એ પરિપૂર્ણ અવતાર. એટલે પ્રશ્ન એ થયો કે હવે એ કોણ? તો એમને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ, કારણ કે તમામ લક્ષણો જે ત્યાં છે એના જ લક્ષણો જ્યારે મહારાજ પૃથ્વી પર હતા ત્યારે એમાં સંપૂર્ણપણે દેખાય છે. એટલા માટે. પછી નામ ભલે ગમે એ કહ્યું હોય, બાકી એ જે તત્વ છે એમના તો બધા જ નામ છે, શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ નારાયણ, વાસુદેવ નારાયણ, લક્ષ્મી નારાયણ, બધા જ નામ છે. કારણ કે સર્વે શબ્દા પરમાત્મા પર્યંતા. એટલે અહીંયા નારદજી એવું કહે છે કે સર્વે હિ વેદે હિ ત્વમેવ યજ્ય ઉપાસ્ય જ્ઞેય એવ ચ નિરૂપિતોસી ભગવાન સર્વ કારણ કારણમ, તમામ કારણના એવા કારણ તમે છો. એકૈકસ્મિન રોમકૂપે યત તવાસ્તિ સીતમ મહઃ. હે પ્રભુ, તમારા એક એક રૂવાડાને વિશે એટલું બધું તેજ છે અને એ તેજ શાંતમ આનંદરૂપમ તત્કોટી ઇન્દુ પ્રભાદિકમ, કરોડ કરોડ ચંદ્રમાં એમનું જે તેજ હોય એ તેજ કરતાં પણ અતિશય વધારે તેજ તમારા એક રૂવાડાને વિશે છે. રોમ કૂપે, કૂપે એટલે કૂવો કીધો, છિદ્ર એમ. આપણે રૂવાડાનું આમ બહુ દ્રષ્ટિ કરીએ ને ઝીણી ત્યારે આમ છિદ્ર દેખાય, અત્યારે તો ઓછા દેખાય, શિયાળાનો સમય છે એટલે ચામડી સંકોચાઈ ગઈ હોય, પણ ઉનાળામાં વિશેષપણે દેખાય, પરસેવો બહાર આવે ત્યારે છિદ્રમાંથી, તે રોમકૂપમાંથી એટલે છિદ્રમાંથી તેજ નીકળે છે અને કરોડો કરોડ ચંદ્રમા છે ઝાંખા પડી જાય એવું એક રૂવાડામાંથી તેજ નીકળે છે. હવે નારદજી જે કહે છે, અત્યાર સુધી અક્ષરધામ એવો શબ્દ નારદજીએ વાપર્યો નથી, ભગવાન નારાયણે વાપર્યો નથી, હવે વપરાય છે. અસ્મિન્સ ત્વમ અક્ષરે ધામની, અસ્મિન્સ ત્વમ અક્ષરે ધામની નિર્ગુણે અમૃત સંજ્ઞિકે મહાપુંજે સદૈવાસ્ય નિર્ગુણ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, હે નિર્ગુણ, આ અક્ષરધામને વિશે, નિર્ગુણ એવા અક્ષરધામને વિશે અમૃત સંજ્ઞિકે, અમૃત પણ એમનું બીજું નામ છે, અક્ષર અમૃત જેનું નામ, એવા અક્ષરધામમાં મહાપુંજે અતિશય મોટા તેજના પુંજને વિશે સદૈવાસ્ય તમે સદાય વિરાજમાન છો. એટલે નારાયણ ભગવાન અતિશય તેજને વિશે સદા વિરાજમાન છે અક્ષરધામને વિશે. આ અક્ષરધામ એટલે આ તેજ એ જ અક્ષરધામ. ગોલોક નગર છે અને ગોલોકનગરને વિશે મધ્યમાં ભગવાનનું મંદિર છે. એ મંદિરના 16 દરવાજા, 16 કિલ્લાઓ, વર્ણન યાદ આવે છે કે ભૂલાઈ ગયો? હા, બસ એમની ફરતે ખાઈ છે અને પછી દરવાજાઓ કોટ ચાલુ થાય છે, કિલ્લાઓ ચાલુ થાય છે અને 16 કિલ્લાઓ પાર કર્યા પછી મોટો ચોક અને ચોકને વિશે મોટો તેજનો રાશિ સમૂહ ઢગલો. એ તેજ એ કેટલે સુધી પ્રસરેલું છે અનંત કોટી બ્રહ્માંડમાં, એક પણ અણુ એવો નથી કે જ્યાં એ તેજની પ્રભા ન હોય. એ ચૈતન્ય તેજ, એ ચિદાકાશ, એ તેજ એટલે જ અક્ષર બ્રહ્મ. એવું અક્ષર બ્રહ્મ તો આગળ કહ્યું હતું, અહીંયા એ તેજ એટલે જ અક્ષરધામ કહ્યું અને એને વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજે છે એટલે અક્ષરધામને વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. ગોલોકને મધ્ય અક્ષરધામ એટલે આ અક્ષરધામ. હલો, વાસુદેવ મહાત્મ્યના આધારે ગુણાતીતાનંદ સ્વામીએ એમની વ્યાખ્યા થોડી અલગ રીતે કરી છે. સ્વામીએ એવું કહ્યું કે જેવી રીતે ગિરનારની આગળ મેરુ પર્વત, મેરુની આગળ લોકાલોક પર્વત, એવી રીતે ગોલોકને મધ્ય અક્ષરધામ. એટલે કે ગિરનાર પર્વત હોય એમની કમ્પેરિઝનમાં મેરુ પર્વત છે એ મોટો ગણાય અને મેરુ પર્વતની કમ્પેરિઝનમાં લોકાલોક પર્વત છે મોટો ગણાય, ઊંચો એમ, મોટો એટલે ઊંચો એમ, અધિક, એનો વિસ્તાર વધારે. એવી રીતે ગોલોક મધ્ય અક્ષરધામ એટલે, અક્ષરધામ એટલે આ તેજ, એ તેજ જે છે એ અધો ઉર્ધ્વ સીમાએ રહિત, એટલે એમનો વિસ્તાર કેટલો મોટો ભાઈ. બધી જ જગ્યા પર અક્ષરધામ થઈ ગયું ને, અહીંયા પણ થઈ ગયું, ત્યાં પણ થઈ ગયું, બધી જ જગ્યા ઉપર થઈ ગયું. જ્યારે ગોલોકનું વર્ણન આવ્યું ત્યારે ગોલોક જે છે એમના વર્ણનની અંદર સતશૃંગ પર્વત એમને વિશે ગોલોક કહ્યો. તો સતશૃંગ પર્વત છે એમનું પાછું પરિમાણ આપ્યું, એમનું માપ આપ્યું કે 1,00,000 ઊંચો છે અને 10,00,000 એમનો વિસ્તાર છે, એટલે લિમિટેશન થઈ ગઈ. ભગવાનના ધામની કોઈ લિમિટ ન હોય, અધો ઉર્ધ્વ સીમાએ રહિત હોય. અને એમને વિશે ગોલોકપુર કહ્યું, અને એ ગોલોકને મધ્યે અક્ષરધામ એટલે આ જે તેજ છે એ તેજ, અને એ અધો ઉર્ધ્વ સીમાએ રહિત એટલે ગોલોકને પણ પાર કરી આ લોકને વિશે, પ્રકૃતિ પુરુષને વિશે પણ એમની પ્રભા છે, એમનું તેજ છે, એમનું અસ્તિત્વ છે. એટલે અક્ષરધામ છે એ અધો ઉર્ધ્વ સીમાએ રહિત થયું. એમનું જેટલું સામ્રાજ્ય, એમનો જેટલો વિસ્તાર, એટલો એક પણનો વિસ્તાર નહીં. અને એટલે મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે આત્મદ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે અક્ષરધામ છે અણુમાત્ર પણ છેટું નથી. બીજું મહારાજે એવું કહ્યું કે જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજે છે ત્યાં અક્ષરધામનું મધ્ય. હવે આ કંઈ ઓરસ ચોરસ કંઈ છે નહીં, બરાબર. આખું બ્રહ્માંડ કેવું છે? ગોળ, ગોળાકાર છે. અક્ષરધામ કેવું છે? એ વર્તુળાકાર છે, આમ આવ્યું ને, એટલે ગોલોક છે આખું વર્તુળાકાર છે. વર્તુળાકાર જે પણ હોય, ફૂટબોલનો દડો લઈ લ્યો, બાસ્કેટબોલનો દડો લઈ લ્યો, અને એમાં ગમે એ જગ્યા પર આંગળી મૂકી સેન્ટર જ થાય. હલો, ગમે એ જગ્યા ઉપર, કારણ કે ગોળ છે એટલે સેન્ટર જ થાય. હવે એમાં ગમે એ જગ્યા પર આંગળી મૂકી એટલે સેન્ટર જ થાય. એનો અર્થ એમ થયો કે આ જે અક્ષરધામ છે, અક્ષરધામ સર્વ જગ્યાએ વ્યાપેલું છે, તે જ સર્વ જગ્યાએ વ્યાપેલું છે, અને એને મધ્ય ભગવાન બિરાજે છે, એટલે ગમે એ જગ્યા પર ભગવાન પ્રગટ થાય, ગમે એ જગ્યા પર ભગવાનની મૂર્તિ દેખાય, એ જગ્યા પર અક્ષરધામનું મધ્ય. બહુ સીધું સાદું, સમજી શકાય એવું સિમ્પલ લોજિક, એગ્રી કે નહીં? એટલે અહીંયા પણ અક્ષરધામનું મધ્ય છે, ને ત્યાં પણ અક્ષરધામનું મધ્ય છે, ને અહીંયા પણ અક્ષરધામનું મધ્ય છે, ક્યાંય 5 ફૂટની ડિફરન્સ આવતો નથી. એન્જિનિયર હશે ને એ વિચારતા હશે કે સિવિલ એન્જિનિયર, તો કે આમાં કેમ મેઝરમેન્ટ લેવું, ક્યાંય મેઝરમેન્ટ લેવા જવા જેવું, જ્યાં જાવ ત્યાં એ જ છે, એટલે અક્ષરધામનું મધ્ય એ છે. આટલું ક્લિયર? હવે કોઈ ક્વેશ્ચન આટલા સુધીમાં? હલો, કે હજી પકડાતું જ નથી? બહુ અઘરી અઘરી વાતો નથી થઈ જતી ને? તો વાંધો નહીં, આ તેજની તો લિમિટ છે ને, આ માપી શકાય, ઓલું તો માપી જ નથી શકાતું, તેજને માપી ન શકાય, અને ચૈતન્ય તેજ છે. એવા મહાપુંજ, એવા મહાતેજને વિશે સદાય તમે રહ્યા છો એમ નારદજી સ્તુતિ કરે છે નારાયણ ભગવાનની. બ્રહ્માંડ ભયદાત કાલાન માયાયાશ્ચ મહાભયાત મુક્તા ભક્તા ભવંત્યેવ ત્વદીયોપાસના બલાત. હે પ્રભુ, કાળ, માયા અને પુરુષ એમના ભયથી જે જીવો આ બ્રહ્માંડની અંદર છે એ જો તમારી ઉપાસનાના બળને રાખે તો તમારી ઉપાસનાના બળથી એ તમામથી પર થઈ અને મુક્ત બને છે, ભક્ત બને છે, તમારા પાર્ષદ થાય છે. ભગવાનની ઉપાસનાનું બળ આટલું મોટું છે, કારણ કે કાળ, માયા અને કર્મ એ પણ જાણે છે કે અમારું નિયંત્રણ કરનારા એ છે. અને જ્યારે આપણે એમનો આશરો સ્વીકાર કરીએ છીએ ત્યારે કાળ માયા અને કર્મ છે એ પણ આપણને સપોર્ટ કરે છે, આપણાથી વિરોધમાં નથી જતા. મહારાજે લોયાના 10મા વચનામૃતના છેલ્લા પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે માયા છે ભગવાનના ભક્તને સુખદાયી છે કે દુઃખદાયી છે, એવો પ્રશ્ન હતો. મહારાજે કહ્યું, મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે માયા તો દુઃખદાયી છે. મહારાજ કહે કે સત્વગુણ રૂપી માયા દુઃખદાયી કેવી રીતે છે? કારણ કે સત્વગુણ જ્યારે વર્તતો હોય ત્યારે એને ભગવાનનું દર્શન થાય અને જ્ઞાન વૈરાગ્ય વિવેક વગેરે વર્તે, હૃદયમાં સુખ અને આનંદ હોય. ભગવાનનું દર્શન કરાવનારી, સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભગવાનનું દર્શન કરાવનારી એવી સત્વગુણ રૂપી માયા એ ભગવાનના ભક્તને દુઃખકારી કેવી રીતે? તો સુખકારી છે. કાલે આપણે અહીંયા રવિભાઈને ગોપીનાથ ભગવાનના દર્શન થઈ ગયા પરમ દિવસે, કાલે તો કેટલી સુખકારી છે ને માયા. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જો સુખકારી હોય તો પછી અંતઃકરણને વિશે ભગવાનના ભક્ત જ્યારે ધ્યાન ભજન કરવા બેસે છે ત્યારે એમને સંકલ્પ અને વિકલ્પ રૂપે માયા આડી કેમ આવે છે? પછી મહારાજે કહ્યું કે જે ભગવાનના ભક્તને દ્રઢ સત્સંગ થઈ ગયો હોય, પાકો સત્સંગ થઈ ગયો હોય, તો એને કુસંગી ક્યારેય ડગાવવાનો આગ્રહ રાખે નહીં. અને જ્યારે પાકા સત્સંગી ન હોય તો બધાય ટ્રાય કરે કે હાલો થોડી ટ્રાય કરી લઈએ. નવા સવા સત્સંગી હોય તો બધા ટ્રાય કરે, નવા સવા સાધુ થવા નીકળ્યા હોય ત્યારે બધાય. હમણાં અમારે એક ભગત ગયા છે અને બધા સમજાવે છે, બધાય ટ્રાય કરે છે, પણ બધાય કલાક સમજાવ્યા પછી બધા એમ કહીને જાય કે વાંધો નહીં, કે હવે આ નહીં રહીએ તમારા હાથમાં, કે એમ પપ્પાને કહી દે કે બસ આમને આમ દ્રઢ રહેજો એટલે વાંધો નહીં આવે. નવા સવા હોય તો બધાય ટ્રાય કરે, પછી એક વખત ખબર પડી જાય કે હવે આ વાળા વળે એમ છે નહીં. એક જણે એટલા સુધી કહી દીધું કે આમને 22 થી 27 વર્ષની અંદર સાધુ થવાના યોગ છે, કંઈ કુંડલી બુંડલી જોઈ હશે કે 22 થી 27, આ બધું ટોપ સિક્રેટ છે કહેવાય નહીં, પણ હવે તો એ વાત નીકળી ગઈ વાત. 22 થી 27 વર્ષની અંદર યોગ છે એટલે થઈ જાય તો થઈ જાય કે, પણ પછી તો કે પછી 35મા વર્ષે આને થોડુંક વિઘ્ન જેવું છે કે આવું બધું 35મા વર્ષે થોડુંક વિઘ્ન જેવું છે કે હવે શું કરશું? એટલે ઓલા બધાએ સમજાવવાનું ચાલુ કર્યું, ભાઈ 35મા વર્ષે તમારે વિઘન જેવું છે તો થોડુંક હવે તમે અત્યારથી જ પાછું વૃત્તિ વાળી લ્યો, સાધુ નથી થવું એમ. 35મા વર્ષે વિઘન આવે તો તકલીફ થઈ જાય. વિઘન આવે એટલે શું આવે? તમે પાછા આવો ને પાછા આવો 35 વર્ષે અમારે તમને બધું એ તમે સમજી ગયા ને હવે આગળનું એમ. વિઘન એટલે બીજું કાંઈ વિઘન ન હોય એમ, પાછા આવો એ જ વિઘન મોટું કે. એટલે બધા એમના ઉપર લાગ્યા પછી બધું કેવું કેવું નવું નવું શોધી આવે છે. 35મા વર્ષે વિઘન આવવાનું છે. એટલે ભગવાનના ભગત છે એમણે એવો જવાબ આપ્યો કે જે પણ વિઘન આવે, પહેલું તો એ કે અહીંયા રહેશું તો વિઘન નહીં આવે એવું તો છે જ નહીં, બરાબર. અહીંયા તો બોલે આપણે 35મા વર્ષે આવવાનું છે અહીંયા તો, અને અત્યારે તો તમે જ બધા. અને ત્યાં 35મા વર્ષે આવશે તો મારી પાસે અત્યારે હું 23 વર્ષનો છું એટલે હજી 13 વર્ષનો સમય છે, 12-13 વર્ષનો સમય. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જેમને ભગવાનને વિશે નિષ્ઠા હોય અને ભગવાનના સંતને વિશે નિષ્ઠા હોય તો એમનું ગમે તેવું પ્રારબ્ધ હોય તો એ બદલી જાય છે. તો 12-13 વર્ષમાં એવી નિષ્ઠા અમે ડેવલપ કરશું અને પ્રારબ્ધ બદલી જશે એટલે વિઘ્ન છે ને ઓટોમેટિકલી વહી જશે. એટલે કુંડલી જોનારા વી આવી ગયા કે હવે મારી ઉપર વિઘ્ન આવશે. કે જે ભગવાનના ભક્ત દ્રઢ છે એમને માયા ક્યારેય ડગાવી શકતી નથી, એમ આપણે પણ ભગવાનની ઉપાસના જ્યારે કરીએ છીએ એટલી દ્રઢતાથી કરીએ, માયાના રોક્યા રોકાઈએ નહીં, તો માયા કે કાળ કે કર્મ છે ને એ આપણું ક્યારેય કંઈ બગાડી શકતા નથી. પણ આપણે આપણી ઉપાસનામાં જો થોડી કાચેપ હોય, ઉપાસનાનો અર્થ એ છે કે આપણા હૃદયને વિશે ભગવાનની સાથે સંબંધ દ્રઢ થવો, સ્વામી સેવક ભાવનો સંબંધ, તો એ સંબંધના આધારે આપણે પાર પડી જઈએ છીએ. ધ્યાન ભગવાન રાખે છે. હરિબળ ગીતા એ નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સરસ ગ્રંથ રચ્યો છે કે આપણા હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણનું બળ આવે, આપણા જીવમાં પુરુષોત્તમ નારાયણનો સંબંધ સ્થાપિત થાય અને એ સંબંધ સદાને માટે, જેમ કોઈના નવા નવા એમ કે વેવિશાળ થયા હોય તો પત્નીને પતિ યાદ આવે, પતિ હોય તો એમને પત્ની યાદ આવે અને એમને એવું થયા કરે એ મારા પત્ની, એ મારા પત્ની, પત્નીને એમ થયા કરે એ મારા પતિ, એ મારા પતિ, સતત એમના સ્પંદનો ચાલે, હૃદયમાંથી ભાવનાઓ ઉર્મીઓ એ ચાલે, એવી જ રીતે એ પુરુષોત્તમ નારાયણ જેમની આપણે ઉપાસના કરીએ છીએ એમની સાથે જ્યારે સંબંધ સ્થાપિત થાય અને હૃદયમાંથી જીવમાંથી એવા વમળો ઉઠવા માંડે ત્યારે માનવાનું કે ઉપાસનાનું બળ છે આપણને પ્રાપ્ત થવા માંડ્યું, પછી આપણને માયા છે એ વિઘ્નકારી નહીં થાય. અને જો એવા વમળો નથી ઉઠતા તો સમજવાનું કે હજી માયા છે એ આપણને કાચા સત્સંગી સમજે છે, એટલે વિઘ્ન કરશે, આપણને વિઘ્ન આવશે અને આપણે વિઘ્નની અંદર ગોથા ખાતા રહેશું, આમ નામ ચાલતું રહેશે, વળી પાછું આયુષ્ય આવી રહેશે અને વાસના રહી ગઈ તો પુરુષોત્તમ નારાયણ દયાળુ છે એમને ખબર છે, કારણ કે થોડોક તો આપણે આશરો કરેલો છે, એટલે પુરુષોત્તમ નારાયણ આવશે, લઈ જશે, કા બદ્રિકાશ્રમમાં મૂકશે, કાં શ્વેતદ્વીપમાં મૂકશે ને કાં સૂર્યના લોકમાં મૂકશે, વાસના બળાવશે. અને પછી કાલે ભગવાનના ભગત બહુ સરસ પ્રશ્ન પૂછે કે ઉપાસના એ પુરુષોત્તમ નારાયણની સાથે લિંક ન થઈ હોય અને ખાલી આપણે ઉપાસના કરી મહારાજની, પણ મહારાજની એ આ અને આ એ એવું ન કર્યું, એમને આ મળ્યા છે મહારાજ, તો શું થાય, તો ક્યાં જાય છે ને પ્રશ્ન, બીજા તો બીજાના ધામમાં જાય, આપણે ક્યાં જવાનું, એ પણ વ્યવસ્થા ભગવાને કરેલી છે. અને એ વાસુદેવ મહાત્માની અંદર પણ કહ્યું છે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પણ કહી ગયા છે કે અહીંયાથી જેમની ઉપાસના એકદમ પાકી નથી થઈ, થોડીક કાચી છે, તો એમને શ્વેતદ્વીપમાં મૂકે છે. અને એ શ્વેતદ્વીપને વિશે અક્ષરધામમાંથી દરરોજ ભગવાન છે 5 વખત દર્શન દેવા આવે છે ને એમની સાથે મુક્તો આવે છે ને એ મુક્તો એમની ઉપાસનાને કાચી રહી ગયેલી ઉપાસનાને પક્વ કરે છે ને જે દિવસે એમની પક્વ થઈ જાય એટલે વળી પાછે એ મુક્તની સાથે આ મુક્ત અક્ષરધામને વિશે જાય છે. બાકી ટોટલ જો ઉપાસના કાચી હોય, ધર્મ હોય, જ્ઞાન હોય, બધું હોય, વૈરાગ્ય હોય, આત્મનિષ્ઠા હોય, પણ ભગવાનની ઉપાસના ન હોય તો પાછી ત્રિલોકથી વધારે ગતિ ન થાય, એટલે સ્વર્ગથી વધારે આગળ ન જઈ શકાય, એ પણ મહારાજે કહ્યું છે અને એ પાછું શાસ્ત્રીય રીતે કહેવાયેલું છે. એટલે અક્ષરધામને વિશે જે મુક્તો બિરાજે છે એ પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાના બળે ત્યાં પહોંચ્યા છે, અથવા બીજો રસ્તો કે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા થાય, કૃપા થાય અને એમને પ્રાપ્ત થાય. જેવી રીતે નારદજી છે તો નારદજી અત્યારે ત્યાં કેવી રીતે પહોંચ્યા, એક ભગવાનના ભગતે કાલે એવો પણ પ્રશ્ન પૂછ્યો કે નારદજી ત્યાં પહોંચ્યા એ કેવી રીતે પહોંચ્યા, તો એ પણ વાસુદેવ મહાત્માની અંદર અત્યાર સુધીમાં 3 થી 4 વખત કહ્યું કે એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી, એ પુરુષોત્તમ નારાયણના સંકલ્પથી, એ પુરુષોત્તમ નારાયણના અનુગ્રહથી એ ત્યાં પહોંચ્યા. જ્યાં સુધી એ અનુગ્રહ નહોતો ત્યાં સુધી તો અહીંયા જ હતા. અને એ પણ મહારાજે વચનામૃત ખગોળ ભૂગોળમાં કહ્યું છે કે ભરતખંડને વિશે નરનારાયણ ભગવાન છે એ મુખ્ય દેવ છે, અને નારદજી છે એ મુખ્ય ભક્ત છે. જે નવખંડ ધરતીનું વર્ણન છે એમાં છેલ્લો નવમો ખંડ ભરતખંડ, અને એમાં નરનારાયણ દેવની ઉપાસના છે. અને તેથી દક્ષિણ દિશામાં ભરતખંડ છે ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે, અને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એટલે એ નારદજી એમને પણ નરનારાયણ ભગવાનના અનુગ્રહ થકી ત્યાં ભગવાન નારાયણનું અક્ષરધામને વિશે દર્શન પ્રાપ્ત થયું. એ નારદજી એવું કહે છે કે કાં તમારી કૃપા થાય તો તમારું દર્શન થાય ને તો અક્ષરધામ પ્રાપ્ત થાય, અને કાં ઉપાસનાનું બળ જો હોય તો એમને ધામ પ્રાપ્ત થાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે મહારાજની એવી દૃઢ ઉપાસના કરી શકીએ. હજી ઉપાસના કાંડ બાકી છે, હજી આગળ હાલશે, આ તો બીજો ભાગ આપણો પૂર્ણ થયો. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી ઉપાસના અમારા જીવાત્માને વિશે દૃઢ થતી જાય, અને આપનો અનુગ્રહ અમારા ઉપર સદાને માટે થતો રહે જેથી કરીને અમે આપને પામી શકીએ, એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે સ્વામિનારાયણ પ્રાગટ્ય મંત્ર પ્રાગટ્ય દિન એકાદશી 12 કલાકની ધૂન છે. છેલ્લે ભક્તો બધાય બેસે જ્યાં સુધી આ સૂચના પૂરી ન થાય, જ્યાં સુધી ભક્તોના નામ નામાવલી અહીંથી પૂજન કરવાનું છે વિધિ પૂરું ન થાય ત્યાં સુધી ભક્તો બેસશે, કોઈ ઊભા નહીં થાય. એટલે આજે 12 કલાકની ધૂન છે. અત્યારે ધૂન ચાલુ થઈ ગઈ છે, 1 વાગ્યા સુધી પુરુષ ભક્તોની ધૂન ચાલશે, 1 વાગ્યાથી સાંજના 6 કે 7 સુધી મહિલા ભક્તો ધૂન કરશે. તો જેમાં જેને જેને જેને અનુકૂળતા હોય સમય પ્રમાણે લાભ લઈએ. આજે ગુરુકુલના નિષ્ઠાવાન સંતોના કૃપાપાત્ર પરમ ભક્ત ભરતભાઈ જોશીએ આ નવા વર્ષે એવા સંકલ્પ કર્યો છે કે આખા વર્ષમાં બધી એકાદશી અને બધા તહેવારોમાં ઠાકોરજીના થાળ અને રસોઈ આપવી છે. તેમની ઘણી મોટી સેવા હોય છે. ગાયો માટે ગોળ અને ખોળ, મને બે મહિના થાય એટલે મને કહી દે કે તમે આ 5 ડબ્બા ગોળ ને આ ખોળ મગાવી લેજો અને બિલ મને આપી દેજો. અવારનવાર આ સંતોનું આવે એ તો અહીં ઓલામાં આવે, પણ ગાયોની સેવા હાલતી હોય, બારોબાર ચાલતી હોય છે, ખૂબ મોટી એની સેવા હોય છે. ધૂનમાં આવનાર આજે એકાદશીના થાળ, સંતોને ફરાળ, ધૂનમાં આવનાર ભક્તોને તેમજ અત્યારે કથાના ભક્તોને ધૂન પ્રસાદ, આજ ધૂન પ્રસાદ પણ એમના તરફથી છે. ગાયોની લીલાની એક રિક્ષા, રાત્રે જાગરણ એકાદશી, તેમાં ભક્તોને પ્રસાદ. આજ આખી એકાદશીનું તમામ જે યજમાન છે એ ભરતભાઈ જોશી છે. તો ભરતભાઈને હું વિનંતી કરીશ, સંતોનું પૂજન કરવા માટે પધારશે. અહીંથી સંતો આ બાજુ, નાના સંતો આ બાજુ લાઈનમાં આવી જશે, અને સૌ પ્રથમ વક્તાશ્રીનું પૂજન કરવા માટે ભરતભાઈ પધારશે. સૌથી પ્રથમ લક્ષ્મીનારાયણ સ્વામીનું પૂજન કરશે, ત્યાર પછી ક્રમશઃ બધા સંતોનું પૂજન કરશે. આપણે પૂજનમાં માનસિક રીતે સાથે જોડીએ. શ્રી વાસુદેવનો શ્લોક બધાય સાથે ભક્તો બોલશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિ મતાં નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાષ્ટમાવ્રતાનિ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. હવે જે બાકી સંતો છે એમનું પણ પૂજન કરશે. આવો ત્યાર પછી પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે ભૂદેવનું હાર પહેરાવી સ્વામી પણ ભૂદેવનું પૂજન કરશે અને રૂઢ આશીર્વાદ આપશે. પૂજન વિધિ પૂરો થયો. આ સાથે ભરતભાઈને પૂજ્ય વિનંતી કે પૂજ્ય સ્વામી પાસે વધારે. આ બાજુ ચરણપ્રિય સ્વામી એક રહી ગયા છે પૂજનમાં. ભરતભાઈ ચરણપ્રિય સ્વામીને પૂજન કરી લેજો. આવો સ્વામી આ બાજુ. દરેક ભક્તોને ખાસ વિનંતી, અત્યારે આપણે અહીંયા બહુ જ આપણે, હું તો શું ઉપમા આપી શકું, આ વાસુદેવ મહાત્મ્યની કથા અત્યારે બહુ સરસ ભાગીરથી એમાં આપણે સવારમાં આપણે પણ સામે એવો રિસ્પોન્સ આપીએ છીએ, સ્નાન કરવા માટે પધારીએ છીએ, અને આ ભરતભાઈમાંથી આપણે પ્રેરણા લઈ કે આપણે બધાય તન મન ધનથી ખૂબ સેવા સહયોગ આપે છે, ભક્તો અરસપરસ આપણું કંઈક સંતો અને ઠાકોરજીના ઉપયોગમાં આવે એવી બધાની આમાં પ્રેરણા આટલા દિવસો દરમિયાન દેખાય છે. ઉપરાંત હું કહું કે આપણા સગા સંબંધી હોય, ક્યાંય પણ આધ્યાત્મિક ભાવનામાં જે આખા સ્ટેપ કીધા સ્વામીએ, પુરુષોત્તમ નારાયણથી માંડીને અવતારો અવતારો અંશા અવતારો અંશાંશ અવતારો, નાના મોટા દેવ દેવતાઓમાં ક્યાંય જોડાયેલા હોય અને આપણા ટચમાં હોય, સગા સંબંધી હોય, અને આપણે નાની મોટી પ્રેરણા કરીને કોઈ ધૂન પ્રસાદમાં જોડીએ, કોઈ સંતોના થાળમાં ઠાકોરજીના થાળમાં જોડીએ, જેથી કરીને સ્વામિનારાયણ ભગવાન જે મિશન લઈને આવ્યા હતા કે અનંત જીવનું અમારે કલ્યાણ કરવું છે. અમારે એક સંબંધી હતા એનું અવારનવાર કહેતો, પણ એમના ઘરમાં એક સ્વામિનારાયણના સત્સંગીની દીકરી ગઈ, અત્યારે વર્ષમાં 2-3 વખત એમની રસોઈ હોય છે. એના કુટુંબમાં મારડિયા કુટુંબની અગતરાઈમાંથી દીકરી આવી. 2 વર્ષથી મને ઘણા ટાઈમથી કહેતા હતા કે અમે તમે બહુ કહેતા હતા પણ વૈરા નહીં, પણ અમારા ઘરમાં સત્સંગીની દીકરી આવી અને અમને સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા. એમ ઘણીવાર આપણી કાચપ રહેતી હોય, આપણે આ સત્સંગ સાંભળીએ છીએ એ બીજાને પરિપક્વ થઈને સંભળાવવાનો છે, એટલા માટે દરેક ભક્તોએ પોતાના સગા સંબંધી દીકરા દીકરી વેવાય વેલા, બીજી વાતો તો બહુ આપણે કરતા હોય પણ આ કરવા જેવું છે. એને આપણે અહીં ગુરુકુળમાં દાન દઈને આપણે ગુરુકુળમાં પેઢી નથી હલાવવી, પણ એનું સારું ક્યારે થશે? આવા સંતના આપણે બધું જાણી છીએ, સંપ્રદાયમાં આવા સંતો નથી ક્યાંય, પણ આપણને લાભ ક્યારે મળવાનો આવો? એટલે આપણા સગા સંબંધી સ્વામીએ કીધું ને લિંક જોડવાની, આપણે બધી વાતો કરી પણ પુરુષોત્તમ નારાયણ આર્ય એની લિંક જોડાઈ જાય એમાં આપણે સહભાગી થવાનું છે. કારણ કે નારદજીને નારાયણ ભગવાને લિંક જોડી અને પુરુષોત્તમ નારાયણ આર્ય લિંક કરાવી દીધી, એમાં આપણે કોકને લિંક કરાવી દેશું તો એનું આપણને પણ બેનિફિટ મળવાનો છે. એટલે દરેક ભક્તો આ ખાસ એક અનુસંધાન રાખે, કાયમ માટે કથા વાર્તા સાંભળીને બળ મળે, એ બળ આપણે બીજાને પણ પ્રેરતા રહીએ. આજે એ સિવાય જેમના તરફથી સહી યજમાનમાં આજના થાળ પ્રસાદ છે, ધૂન પ્રસાદના યજમાન છે, ભક્તોના નામ અહીંથી બોલું છું. ભીખાભાઈ માવજીભાઈ કણસાગરા, જગદીશભાઈ ગુસાભાઈ દુધાત્રા, વ્રજલાલભાઈ રાદડિયા, સોની પ્રફુલચંદ્ર વીરચંદ્ર રાધનપુરા, કિશોરભાઈ દવે ગુરુકુલના આચાર્યશ્રી, અલ્પેશભાઈ બાબુભાઈ ઢોલરિયા તેમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં, અક્ષર નિવાસી નવીનચંદ્ર પ્રભાશંકર જોશીની પુણ્યસ્મૃતિમાં, સુપુત્ર જયેશભાઈ તથા મનીષભાઈ આ ભક્તો તરફથી આજે ધૂનપ્રસાદમય સહયજમાન છે, તો તેઓ ભક્તો અહીંથી છૂટા પછી પ્રસાદ ઓફિસમાંથી મેળવી લઈએ અને હવે અહીંથી આપણે બધા આજે ચાકડીનું પૂજન કરવાનું છે. ક્રમશઃ જ્યારે જ્યારે આપણે લાઇનમાં ઉઠવાનું હોય ત્યારે પાછળથી ભક્તો આગળ આવી જાય તો ટોળું થઈ જાય, ક્રમશઃ 2 સ્વયંસેવક અહીં ઊભા હોય, જે રીતે લાઇનમાં ઉતાવળ હોય દૂરથી દર્શન કરી અને જઈ શકશે એટલે દૂરથી દર્શન થશે, સંતો અહીંથી ચાકડી પૂજન કરશે, આપણે બધા જે રીતે નજીકથી આપણને દર્શન થશે એ રીતે લાઇનમાં પૂજન કરતું જવાનું અને નીકળી જવાનું છે, જે રીતે સ્વયંસેવકો વ્યવસ્થા કરી રીતે. 12 કલાકની ધૂન છે એની આપણે વાત થઈ ગઈ, પણ ઓનલાઈન કીર્તન ભક્તિ રાતના અખંડ કીર્તન ભક્તિ પણ સાથે સંકીર્તન છે ઓનલાઈન, એ બધું આપણે ટીવીમાં અથવા તો ઘરે બે રીતે એનો લાભ લઈ શકશું. તો ભક્તો અહીંથી જે રીતે સંતો પૂજન કર્યા પછી ચાકડી પૂજનમાં જોડાવાનું હોય એ રીતે દર્શન કરી અને પછી અહીંથી વિદાય થશે. अथ जनमङ्गलस्तोत्रम् नमो नमः श्रीहरये बुद्धिदाय दयावते भक्तिधर्माङ्गजाताय भक्तकल्पद्रुमाय च એકાદશીનો મહાત્મ્ય સમજીને ભક્તોને એના તરફથી પેંડાનો પ્રસાદ છે, તો સ્વામી એમની યાદ કર્યા છે, દેવેન્દ્રભાઈ ખેતાણી, એઓ પણ ઓફિસમાં જઈ અને પ્રસાદ મેળવી લેશે એવી વિનંતી. અસ્ય શ્રી જનમંગલાખ્યસ્ય શ્રી હરયષ્ટોત્તર શત નામ સ્તોત્ર મહામંત્રસ્ય શતાનંદ ઋષિ અનુષ્ટુપ છંદઃ ધર્મનંદન શ્રી હરિર દેવતા ધાર્મિકૈતિ બીજમ બૃહદ્રત ધરૈતિ શક્તિ ભક્તિનંદ.